મહારાજ કહે કે દમન અને વિચાર એ બંને જોઈએ. ત્યાં મહારાજે શારીરિક દમન તપ કરવા રૂપ એ વાત કરી. મહારાજે પોતાનું દ્રષ્ટાંત આપ્યું કાર્તિક સ્વામીની પેઠે. મહારાજને જે વિચાર ઉપજ્યો કે શરીરમાંથી લોહી રુધિર અને માંસ એ સૂકવી નાખવું છે. બાહ્ય ઇન્દ્રિયોનો અર્થ એ શરીર પરક છે. ઇન્દ્રિયો જો નિગ્રહમાં હોય તો શરીર છે એ નિગ્રહમાં હોય. મહારાજે એક વચનામૃતમાં એવું કહ્યું કે સ્થૂળ શરીરને નિયમમાં કરી પછી અમને સત્સંગના નિયમમાં વર્તાવવું. કારણ કે ઇન્દ્રિયો અંતઃકરણ છે એ જો પંચવિષયથી વધારે પડતા અલમસ્ત થઈ ગયા, અલમસ્તનો અર્થ એટલે પોષાઈ ગયા હોય, આમ કહેવાય કે મદમત થઈ ગયા હોય, તો પછી ઇન્દ્રિયો છે આપણા કંટ્રોલમાં ન રહે. અને ઇન્દ્રિયો આપણા કંટ્રોલમાં ન રહે એટલે શરીર તો ન જ રહ્યું. એમને આપણે સત્સંગના નિયમમાં રાખવા હોય કે આટલું જોવાનું, આટલું નહીં જોવાનું, આટલું ખાવાનું, આટલું નહીં ખાવાનું, આવું ખાવાનું, આવું નહીં ખાવાનું, ખાવા પીવા જોવાનું, પાંચેય ઇન્દ્રિયો એમના જે આહાર છે એમના ઉપર ઇન્દ્રિયોનો જો નિગ્રહ ન હોય, કંટ્રોલ ન હોય, તો બહુ દેશી ભાષામાં સંતો એવું કહે કે ઇન્દ્રિયો ફાટા ફરે એમ. પછી એના થકી ભગવાનને પ્રાપ્ત કરવા એટલા બધા મદમત થઈ ગયા હોય એટલે એ જીવાત્માના કંટ્રોલમાં ન રહે. મહારાજે રાજનીતિના વચનામૃતમાં એવું કહ્યું કે જેમ પ્રજા છે એ એમને ખબર પડે કે રાજા નિર્બળ છે તો પ્રજા છે એ સાંડ થઈ જાય. અને રાજાના આદેશને માને નહીં. પ્રજા જ્યારે રાજાના આદેશને ન માને ત્યારે અરાજકતા ફેલાય. મહારાજે ત્યાં બહારનો એક રાજા, એમની રાજનીતિ, એમનું નગર, એમનું વર્ણન કરીને જે આપણને સમજી શકાય, સમજાઈ જાય એવું એ વર્ણન કરીને પછી મહારાજે સિદ્ધાંતો એ કહ્યો કે આ શરીર છે એ નગર છે, એમાં આત્મા છે એ રાજા છે, ઇન્દ્રિયો અંતઃકરણ વગેરે 51 જણા છે એ પ્રજા છે. અને એમને જો ખબર પડી જાય કે જીવરાજભાઈ છે આ ચાંગાણી નહીં, એવો સોરી ચાંગેલા નહીં, આપણા દરેકની અંદર જે બેઠા છે એ જીવરાજભાઈ જીવાત્મા, એ નિર્બળ છે, એ આપણને કંટ્રોલ કરી શકે એમ નથી, આપણને કંઈ કહી શકે એમ નથી, એટલે ઇન્દ્રિયો બધા સાંડ થઈ જાય. પછી આપણે કહીએ કે હવે આપણે પૂજા કરવા બેસવાનું છે તો બધા શાંતિથી બેસી જાઓ, પણ કોઈ શાંતિથી બેસે. આપણા મનને આપણે કહીએ કે કાલે આવ્યું એ પ્રમાણે શમન કર્યું હોય, અને મનને આપણે કહીએ કે ભાઈ હવે થોડીક વાર પૂજા કરવાની છે એટલી વાર શાંત થઈ જાઓ, બીજા ધંધા પાણીના વિચાર આપણે થોડી વાર મૂકી દઈએ, કથામાં બેઠા છીએ તો ત્યાં સુધી આપણે કંઈ પડદાની કે બીજી ત્રીજી કંઈ આપણે અત્યારે વિચાર નથી કરવાના, એટલે ધંધાના વિચાર નથી કરવાના, પણ એ આપણું માને નહીં. થોડીક વાર માને આ બેસી જાય, કેમ છોકરાને એમ કહ્યું કે શાંતિથી બેસી જાય, થોડીક વાર બેસી જાય, પછી તરત જ આપણને ખબર ન પડે એ રીતે વળી પાછા એ વિચારો કરવા માંડે. એટલે ઇન્દ્રિયોને અંતઃકરણ છે એમના ઉપર જીવરાજભાઈનું શાસન નથી, એમના ઉપર જીવરાજભાઈનો કંટ્રોલ નથી, એટલે એ આપણા નિયંત્રણમાં ન હોવાથી એ બધા જ પોતાની રીતે વિષયના માર્ગે, માયાના માર્ગે, જગતના માર્ગે વહે છે. હવે જ્યારે એ જગતના માર્ગે વહે ત્યારે આ શરીર છે એ ભગવાને આપણને ભગવાનની પ્રાપ્તિ કરવા માટે, એમની અનુભૂતિ કરવા માટે એ આપ્યું છે. અને એ જ ઇન્દ્રિયો અંતઃકરણ દ્વારા જ પાછું એ થાય છે. બાકી તો જીવાત્મા એકલો જો સમર્થ હોત તો એમને શરીર નહોતું મળ્યું, ત્યારે માયાના ગર્ભમાં આ કરી શકત. પણ એ નથી થતું, એટલા માટે જ ભગવાન દયાએ કરીને બુદ્ધિ ઇન્દ્રિય મનઃ પ્રાણાન જનાનામ સર્જત પ્રભુ, કલ્યાણને માટે બુદ્ધિ ઇન્દ્રિયો એમનું સર્જન કરીને જીવાત્માને એટલા માટે જ આપ્યું છે કે જીવાત્મા કંઈ કરી નથી શકતો, એમને ખાલી ઈચ્છા જ કરવાની હોય છે. એ જેવી ઈચ્છા કરે એ પ્રમાણે ઇન્દ્રિયો અંતઃકરણ કામ કરે. શેઠ હોય અને કરવાનું કંઈ ન હોય, એને માત્ર વિઝન જોવાનું, પછી એ પ્રમાણે થોડુંક આ કરજો એમ, એમની ઈચ્છા પ્રમાણે નીચેના લોકો કામ કરે. આપણે મનને એમ કહીએ કે મનભાઈ થોડા બેસી જાઓ, ભગવાનમાં મન લગાવો, પણ મનજીભાઈ છે એ બેસે નહીં. કારણ કે મનજીભાઈ છે એ બહુ ચાલાક છે, હોશિયાર છે, એ તરત આપણા આદેશ સામે નહીં જોવે, એ આપણી ઈચ્છા સામે જોશે. કે ભલે જીવરાજભાઈ કહે છે પણ એની ઈચ્છા નથી, એ તો ગઈકાલે સાંભળીને આવ્યા ને એટલે એ આપણને કહે છે. પણ અત્યારે આપણે માનવાનું નથી, એની ઈચ્છા પૂરી કરવાની, એટલું જ કરવાનું છે. જો આ છોકરા હોય ને, એને શિક્ષક ભણાવતા હોય, અમુક શિક્ષક સ્ટ્રીક હોય, અમુક શિક્ષક ઢીલા પોચા હોય, અને જે સ્ટ્રીક શિક્ષક હોય તો છોકરાને બધાને ખબર હોય કે આપણે આ સાહેબ આવે ને એટલે શાંત થઈ જવાનું હોય કે નહીં. કશ્યપભાઈ તમને ખબર હોય કે નહીં, હે ભટ્ટ સાહેબનું એવું હતું, ભટ્ટ સાહેબ ઊભા હોય ત્યારે આમ છોકરા કોઈ આગા પાછા ન થાય. અને એવા ને એવા બીજા કોઈક શિક્ષક હોય તો એ એક્ઝામના સમયે આવે ને, ત્યાં છોકરાઓને ખબર પડી જાય કે અમારા ઇન્વેસ્ટિગેટર સુપરવિઝન કરવા માટે ફલાણા સાહેબ આજે અમારી એક્ઝામમાં છે, મેથ્સનું પેપર છે, નગરું પેપર છે, અને એમાં જો હળવા સાહેબ આવી ગયા તો છોકરા રાજી રાજી થઈ જાય. પછી એ હળવા સાહેબ છે એ પોતે ઘણા સ્ટ્રિક રહેવાની ટ્રાય કરતા હોય, કારણ કે એને પ્રિન્સિપાલનો ફોર્સ હોય કે ભાઈ તમારે વધારેમાં વધારે સ્ટ્રિક રહેવાનું, એટલે સ્ટ્રિક રહેવાની ટ્રાય કરતા હોય. જ્યારે એ સ્ટ્રિક રહેવાની ટ્રાય કરે એટલે છોકરાઓને આવીને તરત એમ કે કોઈએ ચોરી કરવાની નથી એમ, એટલે છોકરાઓ સમજી જાય કે ઓકે સાહેબ કહે છે પણ કરીએ તો કાંઈ બહુ વાંધો આવશે નહીં. સાહેબનો જે બોલવું છે, સાહેબનો જે આદેશ છે, એ આદેશની અંદર પણ એમનો જે રણકાર છે એ રણકારને પારખી જવા માટે છોકરાઓ સાહેબ કરતાં પણ હોશિયાર થઈ ગયા છે. અને એમના આધારે છોકરાઓ નક્કી કરી લે કે બહુ દેખાય નહીં, કોઈને ખબર ન પડે એ રીતે કરી લેવાનું, પછી હળવે એકદમ કરી લે, ગુસપુસ ગુસપુસ થોડું થોડું તો થઈ જ જાય, કાં ઈશારાથી થઈ જાય ને બધું પતી જાય, અને સાહેબને ખબર એ ન પડે. નહીંતર સાહેબે તો એવું જ કહ્યું હતું કે ચોરી નહીં કરવાની. એનાય જ છોકરાઓ જો સ્ટ્રીક સર આવી ગયા હોય તો કે નહીં મેળ પડે, મરાઈ ગયા હું, કારણ કે એમને ખબર છે કે આ બહુ ટાઈટ છે, સ્ટ્રીક છે, અમને જો ખબર પડી ને તો ગયા કામમાંથી એમ. આટલું છોકરાઓ સમજે છે કારણ કે એ છોકરાઓની પાસે જે મન છે ને, એ મનની તાકાત, મનની એસેસમેન્ટ એનાલિસિસ, આ બધું બહુ ફ્રિક્શન્સ ઓફ સેકન્ડની અંદર થઈ જાય. એમ દરેક વખતે આપણે જ્યારે આદેશ આપીએ છીએ આપણા મનને, આપણી બુદ્ધિને, આપણા ચિત્તને, આપણા અહંકારને, આપણા ઇન્દ્રિયોને, એ વખતે એ બધા પણ એટલા બધા ચાલાક છે, કારણ કે ઘણા સમયથી આપણી સાથે રહ્યા છે એટલે આપણને ઓળખી જાય. બે ત્રણ વર્ષની અંદર જો પતિ પત્ની એકાબીજાને ઓળખી જતા હોય અને ડિવોર્સ ફાઇલ કરતા હોય, એટલે તો વાંધો નથી, સત્સંગમાં બહુ સારું છે, તો આટલા બધા લાંબા સમયથી ઇન્દ્રિયો અંતઃકરણ આપણી સાથે રહે તો એ આપણને ઓળખી ગયા હોય કે નહીં, કે કેટલી કેટલી જગ્યાએ આપણે કાચા છીએ, આપણી વીકનેસ શું છે અને આપણી સ્ટ્રેન્થ શું છે. એટલે જે જે જગ્યાએ આપણી નબળાઈ છે એ બધી જ નબળાઈઓ ઇન્દ્રિયો અંતઃકરણ જાણે છે. અને અત્યાર સુધીમાં આપણે જેટલી ઈચ્છાઓ કરી છે એ ઈચ્છાઓને પણ એ જાણે છે. એ ઈચ્છાઓ એમણે જ પૂરી કરેલી છે અને એમના આધારે આપણે એમને પ્રોત્સાહન આપેલું છે. પછી સારી ઈચ્છા હોય તોય ભલે અને નબળી ઈચ્છા હોય તોય ભલે. એટલે ઇન્દ્રિયો અંતઃકરણને બહુ ક્લેરિટી છે કે આ જીવરાજભાઈ છે એની અંદર આટલી સારી ઈચ્છાઓ થાય છે અને આટલી સારી ઈચ્છાઓ કર્યા પછી પાછી આટલી ખરાબ ઈચ્છા પણ કરે છે. તો આપણે એક કામ કરીએ કે આપણો નિર્વાહ થાય ગુજરાન, એમનું ગુજરાન તો એ જ છે. મહારાજે વચનામૃતમાં પ્રથમ પ્રકરણના 12મા વચનામૃતમાં કહ્યું કે ઇન્દ્રિયોનું લક્ષણ એ છે પોતપોતાના વિષયમાં પ્રવર્તવું. તો એમનું ગુજરાન ચાલે એટલા માટે ઇન્દ્રિયો છે એવો વિચાર કરે કે હાલો ભાઈ કોમ્પ્રોમાઇઝ કરવું જ પડે ને, થોડીક એમની સારી ઈચ્છાઓ પૂરી કરો એટલે એ નબળી ઈચ્છાઓ પૂરી કરવાનો કોન્ટ્રાક્ટ આપણને જ મળવાનો છે, બીજા કોઈને મળવાનો નથી. કોઈ પણ ભોગે જીવરાજભાઈ જાગી ન જવા જોઈએ, સૂતા જ રહેવા જોઈએ, તો જ આપણું કામ થશે. અને શાસ્ત્ર, સંતો, ભગવાન એ જગાડવાનું કામ કરે છે. એક વખત જો આપણે જાગી ગયા ને આપણો વિવેક છે જાગૃત થઈ ગયો, આપણે એમની પાસેથી કંટ્રોલ કરવા માંડ્યા એટલે તરત જ સેપરેશન, ડિસ્ટન્સ થવા માંડે, એનાથી જુદા પડવા માંડીએ. કદાચ ભગવાનના ભક્તોએ ગઈકાલે કથામાં આવ્યું એટલે થોડોક આમ પ્રયાસ અભ્યાસ કર્યો હશે કે કેટલા સારા વિચાર થયા ને કેટલા ખરાબ થયા ને પછી એનું એસેસમેન્ટ ને એવું બધું કર્યું છે. તમે જો કે કરતા જુઓ, આ તો છતાંય વળી અમે સાધુ રહ્યા ને અમારો ધર્મ રહ્યો એટલે વળી બોલીએ અહીંથી બેઠા બેઠા. તો એ જે આપણે કરીએ એમાં પણ આ મનજીભાઈ છે એ અત્યારે થોડાક શરૂઆતમાં સરખા થઈ જાય, વળી પાછા બે ચાર દિવસ જવા દે, એને ખબર હોય કે બે ચાર દિવસની અંદર ભગતે ઢીલા પડી જવાના છે એટલે બે ચાર દિવસ સપોર્ટ કરો, એટલે બે ચાર દિવસ સપોર્ટ કરે પછી ધીરે ધીરે અઠવાડિયું થાય ત્યાં વળી પાછું બોલાય જાય ને હતા એમના એમ. એવું ન થાય એટલા માટે જાગૃત થવા જેવું છે. અને આવો રિપોર્ટ લેવા માંડીએ ત્યારે કેવું થાય તો કે જેવી રીતે ક્લાસની અંદર 40-50-60 વિદ્યાર્થીઓ હોય અને એ 50-60 વિદ્યાર્થીમાંથી એક વિદ્યાર્થીને મોનિટર કરી દેવામાં આવે એટલે એ મોનિટરની પાસે જેટલી શિક્ષકની સત્તા હોય, જેટલા શિક્ષકના પાવર હોય, એ બધા જ પાવર શિક્ષકની ગેરહાજરીમાં મોનિટરની પાસે હોય હોય કે નહીં. પછી એની એબિલિટી હોય કે નહીં એ પછીની વાત, કે શિક્ષક ભણાવી શકે એવું મોનિટર ભણાવી જ શકે એવું જરૂરી નથી, પણ એટલા પાવર એની પાસે હોય. હવે એ પાવરનો જ્યારે એ મોનિટર ઉપયોગ કરવાનો ચાલુ કરે એટલે શું થાય કે એના જેટલા બધા મિત્ર હતા ને એ બધા દુશ્મન થવા માંડે. આવું થાય કે નહીં? હા, જો એ મોનિટર સાચી રીતે ન્યુટ્રલ થઈ તટસ્થતાથી કરે તો આવું થાય. બાકી એ મોનિટર એની પહેલો ભળી ગયો હોય કે તમારે મૂંઝાવાનું નહીં, થોડીક શાંતિ રાખવાની, સાહેબની નજરમાં ન આવી જવા જોઈ, સ્માર્ટ મોનિટર કહેવાય એને, કેવા, તો પછી કોઈને વાંધો ન હોય. તો કે વાલો વાંધો નથી, ભલે એ બધી બાજુથી આપણા રસ્તા ખુલ્લા કરી દેશે. એમ એવું શા માટે થયું? કારણ કે એમણે રિપોર્ટ લેવાનું ચાલુ કર્યું, એમણે કંટ્રોલ કરવાનું ચાલુ કર્યું. જ્યારે કંટ્રોલ કરવાનું ચાલુ કરીએ એટલે મિત્રતા તૂટે. અત્યાર સુધી સાથે રહીને કામ કરતા હતા, અત્યાર સુધી ભેળા હતા, અને હવે તમે કંટ્રોલ કરવાનું કેમ ચાલુ કર્યું? એટલે મિત્રતા તૂટે. એટલા માટે મોટા છોકરાઓ જે હોય ને 9, 10, 11, 12 વાળા, એમાંથી કોકને તમે લીડર બનાવો, કોકને તમે આગળ લઈ આવો તો એ તૈયાર ન હોય, કારણ કે એને ઘણા બધાની અરે દુશ્મનાવટ વહેરવી પડે, એ એને મંજૂર ન હોય. એમ આપણે પણ અત્યાર સુધી જન્મો જન્મથી આ 51 જણા આપણા જે મિત્રો છે, પાકા દોસ્તાર, એમની સાથે મિત્રતા કરી લીધી છે, એટલે આપણે એમનો જ્યારે કંટ્રોલ કરવાનું ચાલુ કરીએ, એની પાસેથી રિપોર્ટ લેવાનું ચાલુ કરીએ, અને એને ક્યારેક ડારો દઈએ કે મનજીભાઈ જો ભગવાન સિવાય બીજો સંકલ્પ કર્યો છે તો તમારા ભૂકા કાઢી નાખે, એટલે મનજીભાઈની આંખો તરત ત્રાહી થાય કે લે કાલ સુધી અમે બધા હાર્યા હતા અને આજ વળી તમે થઈ કે નહીં. એટલે રિપોર્ટ લેવા માત્રથી જ શરીરથી છૂટું પડવાનું ચાલુ થઈ જાય. ત્રણ શરીર ત્રણ ગુણ, બ્રહ્મરૂપ થવાની જે પ્રોસેસ છે એમની અંદર ત્રણ અવસ્થા, આ ત્રણથી ઉપર ઉઠી બ્રહ્મરૂપ થઈ અને ભગવાનની ભક્તિ કરવી એ જે છે એમાં બહુ આસાનમાં આસાન ઉપાય હોય તો આ છે કે રિપોર્ટિંગ. જેટલું રિપોર્ટિંગ એટલા જ લોકો એલર્ટ, જેટલું રિપોર્ટિંગ એટલું જ નિયંત્રણ, એટલો જ કંટ્રોલ, અને જેટલું રિપોર્ટિંગમાં આપણે કાચા એટલા જ બધાને મજા, એટલું જ આપણું ડાઉન જાય. એટલે મહારાજે વચનામૃતમાં એવું કહ્યું કે દમનની સાથે સાથે વિચાર પણ જોઈએ, શારીરિક દમન અને એમની સાથે વિચાર, એટલે અંતઃકરણમાં કંટ્રોલ, અંતઃકરણનું શમન કરવું. સમ અને દમ આ બંને ઉપર કંટ્રોલ રાખે, એટલે કે સમ અને દમ દ્વારા ઇન્દ્રિયોને અંતઃકરણ ઉપર કંટ્રોલ રાખે. એટલે રાજા છે ને થોડાક નિષ્ઠુર હોય ને તો જ આવું કામ થયું, જાડી ચામડી ના જોઈ કે નહીં. જો રાજા ઢીલા પોચા હોય, દયાળુ હોય, તો પછી એટલું બધું ન થાય ને. ઘણી વખત આપણે બહુ દયા કરીએ બીજા ઉપર ને આપણા ઉપર. મહારાજે જે દયા કરવાની કીધી છે એ તો અંત્યના ત્રીજા વચનામૃતની અંદર ભગવાન અને ભગવાનના ભક્તની સાથે દયા અને સ્નેહ રાખવાનું કહ્યું છે, પોતાની જાત સાથે નહીં. જે લક્ષણ છે ને સંતોનું કે વજ્રાદપી કઠોરાણી મૃદુની કુસુમાદપી, કે ભગવાનના સંત છે એમનું હૃદય કેવું હોય તો કે માખણ કરતાં પણ કોમળ હોય અને વજ્ર કરતાં પણ કઠોર હોય. તો એવું જ આપણું હૃદય છે કે નહીં? સામે કોઈ પણ આવ્યો ને એટલે આપણી કઠોરતા પહેલી હોય કે ભાઈ આમ જ રહેવાનું ને આમ જ કરવાનું, આમથી આમ ન થાય તો એમ થોડું ચાલતું હશે કે રાઈટ. એટલે આપણે કઠોર છીએ, વજ્રાદપી કઠોરાણી અને મૃદુની કુસુમાદપી. આપણે એટલા કોમળ પણ છીએ, ક્યારેક આપણે કંઈક આપણાથી ભૂલ થઈ ગઈ હોય અને કોઈક ભગવાનના ભગત ટોકે અથવા તો કોઈ સંતો કહે તો કે સ્વામી એ તો આમ થતું ને એટલે આમ થઈ ગયું, કારણ કે આપણી કુણી લાગણી આપણા પ્રત્યે છે. હલો, આવી રીતે વજ્રાદપી કઠોરાણી અને મૃદુની કુસુમાદપી કદાચ કહેવાનું હશે એવું તમને લાગે છે? ના, આનાથી રિવર્સ અર્થમાં કહેવાનું છે કે પોતાની જાત પ્રત્યે વજ્રાદપી કઠોરાણી અને બીજા માટે મૃદુની કુસુમાદપી, બીજા જે ભગવાનના ભક્ત છે એમના પ્રત્યે કુણી લાગણી અને પોતાની જાત પ્રત્યે અતિ કઠોર વર્તન. એટલા માટે પછી ત્રીજો ધર્મ કહ્યો ક્ષમાધર્મ, કે ભગવાનના ભક્ત છે એમણે ક્ષમા રાખવી, બ્રાહ્મણ છે એમણે વિશેષ કરીને ક્ષમા રાખવી. સત્સંગી જીવનની અંદર મહારાજે પરશુરામ ભગવાનનું આખ્યાન કહ્યું છે. જમદગ્નિ ઋષિના આશ્રમની અંદર સહસ્ર અર્જુન રાજા એ પધાર્યા, એમનું સૈન્ય સાથે હતું, કંઈકથી યુદ્ધ કરીને ચાલ્યા આવતા હશે. અચાનક આશ્રમની અંદર આવ્યા રાજા છે, જમદગ્નિ ઋષિ એમની આગતા સ્વાગતા કરી, જમાડ્યા તે બીજું, પણ હવે જમાડવા માટે આટલું મોટું સૈન્ય અને જંગલમાં રહેતા હોય પર્ણકુટી અનાજ લઈ આવવું ક્યાંથી. પણ જમદગ્નિ ઋષિની પાસે કામધેનુ ગાય હતી. જમદગ્નિ ઋષિએ જઈ અને સંકલ્પ કર્યા કે અમારા રાજા આવ્યા છે ને આ બધા આટલા માણસો છે તો આવું આવું અમને આપો. કામદુગા એટલે કામ એટલે સંકલ્પ, દુગા એટલે એનું દોહન થાય, જેવા સંકલ્પ કરો એવું જ પ્રાપ્ત થાય, કલ્પવૃક્ષ જેવું જ એમ. એટલે લાડવા પેંડા બરફી મરફી જે પણ છે એ બધા જ થાળ તૈયાર થયા અને તરત જ બધાને પીરસાઈ ગયું વિધિન નો ટાઈમ, નહીતર તો આટલું બધું તૈયાર કરતા સમય લાગે. સંકલ્પ માત્રથી. એટલે રાજાને આશ્ચર્ય થયું કે મારે આવડું મોટું સામ્રાજ્ય, આટલા બધા લોકો છે, કામ કરે, છતાંય અમુક પ્રોસેસિંગ ટાઈમ લાગે એટલો તો લાગે જ, 2 કલાક 3 કલાક રસોડું થાય તો થાય જ, અને એમાં આટલા બધા માણસોને 15-20 મિનિટની અંદર બધું તૈયાર અને આવી ગયું અને પાછું પીરસાઈ જાય. એટલે રાજાને અતિ આશ્ચર્ય થયું. રાજાએ પૂછ્યું કે ઋષિ મહારાજ, આટલો બધો વૈભવ આ પર્ણકુટીની અંદર? અતિ ભોળા હતા. એમણે કહ્યું કે આપ જેવા પ્રજાવત્સલ રાજા છે, રાજ્યની અંદર સર્વ પ્રકારે સુખ વર્તે છે, અહીંયા અમારા આશ્રમની અંદર અમે તપ કરીએ છીએ, ભગવાનની સાધનાને આરાધના કરીએ છીએ, અને ભગવાનની કૃપાથી અમારી પાસે કામધુગા ગાય છે, કે એ ગાયની પાસે જઈએ અને સંકલ્પ કરીએ એટલે બધા જ વૈભવો વ્યંજનો તૈયાર. અમે તો તપસ્વી જીવન જીવીએ છીએ, પણ કોઈક આવી રીતે મહેમાન આવ્યો હોય ત્યારે એની આગતા સ્વાગતા થાય છે. કે રાજાએ કહ્યું કે મારે ગાયના દર્શન કરવા છે, કે અમારી પાસે ગાયો છે પણ આવી ગાય તો અમે જોઈ નથી. જેમ કેમ જૂનાગઢના નવાબને એમ થયું હતું કે સ્વામિનારાયણના મંદિરની જેવી ગાયો છે ને એવી ગાયો તો અમારી પાસે પણ નથી એમ. એ સહસ્ર અર્જુન રાજાએ કામધુગા ગાયના દર્શન કર્યા, મનમાં વસી ગયા. એમણે કહ્યું કે આ ગાય છે તો રાજ્યમાં શોભે એવી છે, અને જાજી જરૂરિયાત ત્યાં હોય, અહીંયા તો કોણ આવવાનું આ જંગલની અંદર. એટલે રાજાએ માગણી કરી. જમદગ્નિ ઋષિએ કહ્યું કે એના સિવાય બીજું કાંઈ પણ તમે માગી લ્યો, એ નહીં. રાજા ગયા, પણ રાજાના મનમાં રહી ગયું ને. એટલે પછી એમને પરશુરામ ભગવાન છે બહાર હતા ને એ વખતે કંઈક આવ્યા, એમના માણસોને મોકલ્યા હશે, અને એ ગાય છે છોડાવીને લઈ ગયા. જમદગ્નિ ઋષિએ ઘણી આજીજી કરી. એમના પત્ની રેણુકાજી એમણે વિનંતી કરી, પણ એમને રડતા મૂકી, ટળવળતા મૂકી, અને રાજ્યના માણસો છે ગાયને લઈ ગયા. પરશુરામ ભગવાન છે પાછા આશ્રમમાં આવ્યા. પરશુરામ ભગવાને જોયું માં રડે છે, ટળવળે છે, પિતા દુઃખી છે, એમની આંખમાં આમ એક બાજુ કહીએ તો પિતા પ્રત્યે અતિશય ભાવ થયો કે મારા પિતાને આ દુઃખની લાગણી થઈ, અને બીજી બાજુ એમના હૃદયની અંદર એવું થયું કે મારા પિતાને દુઃખી કોણે કર્યા. એટલે થોડોક આમ અંદરથી આવેશ, ક્રોધનો આવેશ આવ્યો. પરશુરામ ભગવાને જમદગ્નિ ઋષિના ચરણોમાં પ્રણામ કરીને પૂછ્યું શું થયું. હકીકત જાણી ખબર પડી કે આવું થયું, અને આમ રોમ રોમ ક્રોધ વ્યાપી ગયો કે જ્યાં સુધી કામધુગા ગાય છે હું લઈને પાછો આશ્રમમાં ન આવું. અને હાથમાં ફરશું હતું, ફરશું આમ ઊંચું કરી પિતાએ ઘણા વાર્યા કે બેટા આપણે બ્રાહ્મણ છીએ, આપણે એવું ન કરાય, ગાય ગઈ એમનું આપણને દુઃખ છે. પણ પરશુરામ ભગવાન છે ને આવેશમાં હતા, નીકળી ગયા. જય અને સહસ્રાર્જુન રાજાના નગરના આગળ જઈને ડેરો દીધો અને કહ્યું કે કામધુગા ગાય લાવો, નહીતર યુદ્ધ માટે તૈયાર થઈ જાઓ, એકલો ઊભો છું કે આ બાજુ. એમના સૈન્યને પરાસ્ત કર્યું અને ગાય લઈ આવ્યા પાછી. ત્યારે પરશુરામ ભગવાનને જમદગ્નિ ઋષિએ જે વાત કરી, કહ્યું કે બધાનો પરાસ્ત કરીને ઘણા બધાને હણી નાખીને પાછી ગાય લઈ આવ્યો છો, જમદગ્નિ ઋષિએ એવું કહ્યું કે બેટા ક્ષમા રાખવી એ બ્રાહ્મણનો સૌથી મોટો ધર્મ છે. જેમની ગાય અણાઈ ગઈ છે, જેમનું જે પણ કહેવાય એ જ હતું આશ્રમની અંદર. એ લઈ ગયા છે અને પાછા એવી રીતે લઈ ગયા છે બળજબરી પૂર્વક, અને એ પાછા લઈ આવે છે તો એ સારું કામ કહેવાય કે નહીં? રાજી થવું જોઈએ કે નહીં? પણ જમદગ્નિ ઋષિએ પરશુરામ ભગવાનને એમ કહ્યું કે આપણે ક્ષમા રાખવી જોઈએ. ભગવાન સ્વામિનારાયણે આ આખ્યાન એ તમામ સંતો અને ભક્તોને માટે કહ્યું છે. આપણા નંદ સંતોને યાદ કરીએ, ગામડે ગામડે એ સંતોએ વિચરણ કર્યું. અજ્ઞાની જીવો એમણે માર માર્યા હોય, તિરસ્કાર કર્યો હોય, તો એ બધું સહન કર્યું. મહારાજ એક વખત સભા કરીને બેઠા હતા, હુતાશણી કે એવો કંઈક, એકાદશીનો દિવસ હતો આ, અને એકાદશીનું વ્રત હતું, એકાદશીનું જાગરણ હતું. આખી રાત સુધી જાગરણ થયું અને સંતો બધાએ કંઈ ઉત્સવ નિમિત્તે આવેલા એટલે બધા સંતો બેઠા હતા. કીર્તન ભક્તિ ચાલતી હતી. ત્રણેક વાગ્યાનો સમય થયો. મહારાજે કીર્તન ભક્તિ રખાવી અને પછી મહારાજે પોતાનું યોગેશ્વરીય પણ વાપર્યું. બધાને પોતે જ્યાંથી આવ્યા હતા અને જે હતા પૂર્વજન્મને વિશે એ જ્ઞાન થયું. હવે બધા આવ્યા હતા દુર્વાસાના શ્રાપથી, એટલે બધા ઋષિમુનિઓ હતા. તો જે જે ઋષિમુનિ હતા એમનું એમને જ્ઞાન થયું અને એમને એમ થયું કે લે આપણે આ હતા. અને પછી એમણે મહારાજના ચરણોમાં પ્રાર્થના કરી કે મહારાજ આવું જ્ઞાન અમને સદા રહે ને એવું કરો. એમ આ મનુષ્ય શરીર ધારણ કર્યું છે, એમાં જો અમને આ જ્ઞાન રહે કે પૂર્વજન્મને વિશે અમે આ હતા તો સહેજે થોડુંક સ્પિરિટ વધારે રહે, સંતોનો ભાવ એવો. એમ મહારાજે તરત જ તે બધું જ્ઞાન છે ને ખેંચી લીધું. મહારાજે એમ કહ્યું કે આ માત્ર તમારી જસ્ટ ફોર યોર ઇન્ફોર્મેશન, ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન એવું લખેલું હોય ને, આ માત્ર તમારી જાણ માટે છે, પણ સદાને માટે આવું રખાય નહીં. કેમ? તો કે અત્યારે તમે જે ક્ષમા રાખો છો, અત્યારે તમે જે અપમાન સહન કરો છો, તુચ્છ જીવનું અપમાન અત્યારે તમારાથી જે સહન થાય છે એ પછી ન થઈ શકે. કારણ કે પછી તમને ખબર છે કે હું આ છું, હું આ છું. હમણાં જો શ્રાપ આપો ને તો બાળી નાખીશ કે, અને તમે શ્રાપ આપો તો પાછા એ બળી જાય. કારણ કે સામર્થ્ય તો છે જ તમારી અંદર. એટલે અજ્ઞાની જીવો ઉપર દયા રાખવા માટે, ક્ષમા રાખવા માટે આ જ્ઞાન છે એ અત્યારે તિરોહિત કરી દઈએ. એવા સમર્થ હતા, એવા સમર્થ અનંત કોટી બ્રહ્માંડના ધણી, એમની એમને ઉપાસના હતી. અનંત કોટી બ્રહ્માંડના ધણીમાં જેટલું સામર્થ્ય એટલું જ સામર્થ્ય એ સંતોમાં હતું. વ્યાપકાનંદ સ્વામી, સ્વરૂપાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, એટલું સામર્થ્ય એમની અંદર હોય અને છતાંય તે સામાન્ય જીવ. આપણે થોડીક મોટી પોસ્ટ થઈ ગઈ હોય ને આલોકની અંદર, એકાદા કંઈક પ્રેસિડેન્ટ થઈ ગયા હોય, કાંઈ નહીં તો સોસાયટીના પ્રેસિડેન્ટ થયા હોય. સોસાયટીમાં કંઈક એવું હોય છે ને કે કમિટી હોય ને એમાં પ્રેસિડેન્ટ થાય ને પ્રમુખ થાય, તો એમાં જ ખાલી પ્રમુખ થઈ ગયા હોય તોય તે સોસાયટીના કોઈ માણાથી પછી આમ તુકારે ન બોલાવાય. પ્રેસિડેન્ટપણાનો આમ એક મોભો હોય, હોય કે નહીં? એક માત્ર પ્રેસિડેન્ટ થઈ ગયા તોય તે આપણને કોઈ વતાવી ન શકે, કોઈ આપણા વેણને ઉથાપી ન શકે એવું આપણે કંટ્રોલ કરવા માગતા હોય. તો જ્યારે આપણને એટલી ખબર હોય કે આપણે એટલું બધું સામર્થ્ય છે, કેટલું? કે પુરુષોત્તમ નારાયણની પાસે છે એટલું, પછી નિગ્રહ કરવો કેટલો કઠણ. અને એમાંય સાવ સામાન્ય જીવ, એ જ્યારે અપમાન કરે, એ જ્યારે તિરસ્કાર કરે, એ જ્યારે માર મારે, એ સમજી ન શકે ત્યારે વધારે દુઃખ થાય. દુઃખ થાય અને એ દુઃખમાંથી વળી પાછો કંઈક શ્રાપ આપી દઈએ તો એમના માટે તો કાયમ માટે કલ્યાણ ઉપર પ્રતિબંધ લાગી ગયો. એટલે ગોપાળાનંદ સ્વામી બહુ સરસ વાત કરી છે. સ્વામી કહે કે મોટા સાધુની દ્રષ્ટિ સહેજ ફરે ને, ગુણાતીતાનંદ સ્વામીએ પણ વાતમાં કહ્યું છે, તો અંતઃકરણ છે એ ચોંથાઈ જાય. એટલે મોટા સાધુ છે, અતિ દયા રાખે, અતિ ક્ષમા રાખે, અને એની ક્ષમાથી જેવી રીતે માતા છે એ પોતાના દીકરાના અપરાધને જોતા નથી, એવી રીતે સંત છે એ આખા જગતના જીવાત્માની જીવાત્માને માતા સમાન છે. ભગવાન છે એ પિતા અને સાધુ છે એ માતા છે. ભગવાન હજી ક્યારેક છે એ આમ પિતા હોય, ક્યારેક હાથ ઉગામી લે, ક્યારેક માતાએ ઉગામી લે, પણ એ હિત માટે હોય. પણ માતાનો હાથ છે ને એ પિતા જેટલો ભારે ન હોય. એમ ક્યારેક સાધુ છે રોકે ટોકે એવું થાય, પણ તોય ભગવાન રોકે ટોકે એના કરતાં બહુ હળવું હોય. ક્ષમા નામના ધર્મને સંતો વરેલા હતા. આપણે ભગવાનના ભક્ત છીએ, ક્યારેક કોઈના થકી અવળું વર્તન થઈ જાય તો આ ગુણને યાદ કરવા નંદ સંતોના પ્રસંગો આપણે જે સાંભળીએ છીએ કથામાં, એમને યાદ કરી અને આપણે હૃદયમાંથી જતું કરી દેવું. મહારાજે એમ કહ્યું, ભગવાનના ભક્તે કંઈક કઠણ વચન કહ્યું હોય તો જીવે ત્યાં સુધી ભૂલે નહીં, આંટી મૂકે નહીં, તો એ બરાબર નહીં. ક્ષમા નામનો ગુણ ભગવાનના ભગત છે એમનો અધિકાર છે. આપણે તરવડા ગુરુકુલની અંદર વિશ્વપ્રકાશ સ્વામી છે, એ વિદ્યાર્થીઓના બાથરૂમ સાફ કરે, અને એવા ભાવથી કે હું નાનામાં નાનો સેવક છું. હવે સ્વામીની ઉંમર પણ ઘણી મોટી છે, શાસ્ત્રીજી મહારાજ એમના એમને દર્શન થયા છે, એમ છતાંય એમના હૃદયમાં ભાવ એવો. એક વખત કંઈક પ્રસંગ નીકળ્યો હતો અને પૂજ્ય કૃષ્ણપ્રિય સ્વામી બેઠા છે, કદાચ એમની સાથે જ વાત થઈ હશે. કંઈક કોઈકે કહ્યું હશે તો કહે કે 250 એ સંતોનો અધિકાર છે કે એ મને કહી શકે એમ. હવે નાના હોય તોય તે એમ, એમણે હૃદયમાં કેવું નક્કી કર્યું હશે. એમ આપણે જો સેવક ભાવને હૃદયમાં દ્રઢ કર્યો હોય, નક્કી કર્યું હોય, તો સહજ ક્ષમા રહે કે આપણે તેમના સેવક છીએ. એ આપણા ગાંધીજી બહુ સરસ એક વાક્ય કહ્યું કે કસ્ટમર છે ને એ આપણા ભગવાન છે. એ કેવી રીતે? તો કે એ આપણી પાસેથી માલ લઈ અને આપણી આજીવિકા છે એ આપણને આપે છે ને, આપણું ભરણ પોષણ કરે છે, જેમ ભગવાન આપણું ભરણ પોષણ કરે છે એટલે એ કસ્ટમર છે ને એ આપણા ભગવાન છે. મહારાજે એ વાતને આ તો બહુ સ્થૂળ રીતે આપણને સમજાઈ જાય એટલે એવા શબ્દમાં ગાંધીજીએ કહી. એ વાતને મહારાજે એમ કહ્યું કે કલ્યાણનો જો ખપ હોય તો ગમે તેવો અવળો સ્વભાવ હોય તોય મૂકી દે. ક્ષમા છે સહજ ભગવાનના ભક્તો પ્રત્યે રહે, દયા અને સ્નેહ એમની લાગણી રહે. મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ ગુણ આપણા સૌના હૃદયમાં સહજ ભાવે વસે એવી મહારાજને પ્રાર્થના કરીએ. આજે આપણી સભામાં પૂજ્યપાદ કૃષ્ણપ્રિયદાસજી સ્વામી એ પણ બિરાજે છે. છેલ્લા 9 મહિનાથી વાલા ભક્તજનો તરવડા ગુરુકુલમાં પૂજ્યપાદ ગુરુ મહારાજ હતા. કાલે વિદ્યાર્થીઓની પરમ દિવસે સભા હતી, એમાં સ્વામી કહેતા હતા કે ગુરુ મહારાજના સાથે રહેવાનો લાભ મળ્યો. સતત લગભગ દરરોજના 5-1 કલાક સુધી સ્વામીને આગળ કંઈક કથા વાર્તાનું વાંચન થતું હોય, કંઈ વાતચીત થતી હોય, તો સૌથી વધારે લાભ આ સમયમાં મળ્યો હોય તો પૂજ્યપાદ કૃષ્ણપ્રિયદાસજી સ્વામી, અને એમણે ગુરુ મહારાજને અતિશય એવા ભાવથી રાજી કર્યા અને એમનું આ સમયની અંદર સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખ્યું અને સાથે સાથે ગુરુ મહારાજનો જે આધ્યાત્મિક લાભ છે એ પણ સ્વામીએ લીધો. ત્યારે પૂજ્યપાદ કૃષ્ણપ્રિયદાસજી સ્વામી એમને આપણે પ્રાર્થના કરીએ, સ્વામી આપણને થોડી વાર કથા વાર્તાનો લાભ આપશે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, પૂજ્ય ગુરુ મહારાજ, પૂજનીય સંતો, સર્વે વહાલા ભક્તજનો, શ્રી વાસુદેવ મહાત્મ્યની સુંદર કથા થઈ રહી છે. ધનુર્માસમાં એક મહિનાની કથા હોય પણ આ બંને વક્તાઓ પૂજ્ય શ્રુતિ સ્વામી, પૂજ્ય સત્ય સંકલ્પ સ્વામી, એમણે સરસ અભ્યાસ કરી, મનન કરી, મધુર ભાષામાં સરળતાથી એવી સુંદર કથા કરે છે કે તમને બધા ભક્તોને રસ પીડ્યો. પૂજ્ય ગુરુ મહારાજ પણ દરરોજ આ કથા ત્યાં નિયમિત સાંભળતા અને આ કથાના યજમાન મારે રાંચીવાળા ભાઈ શ્રી પ્રવીણભાઈ કલ્યાણજીભાઈ કામલિયા પરિવાર, એમણે એમના અક્ષર નિવાસી પિતા શ્રી કલ્યાણજી બાપાની સ્મૃતિમાં કથાના યજમાન થયા. આ પરિવાર પણ કથા સાંભળીને એટલો રાજી થયો કે મહિનો પૂરો થયો પણ કથા તો અધૂરી છે, કે હજુ આગળ કથા ચાલે. એમણે આર્થિક સેવાઓ પણ આ નિમિત્તે ઘણી કરી છે અને સંતોને પણ આનંદ થાય, કથા કરવાનો હરખ થાય એવું કલ્યાણજી બાપાનું જીવન હતું. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજના એક અદના સેવક, એમની સેવા ભક્તિ બહુ મોટી હતી. કલ્યાણજી બાપાના દર્શન અમે કર્યા છે સ્વામી પાસે આવ્યા હોય ત્યારે. એક સતયુગી માણસ હોય એવા લાગે. અહીંયા આ લાદી છે ને, આ સંસ્થામાં ઘણી સેવા છે હો આ પરિવારની. અહીં લાદી છે ને, જો તકતી ક્યાં લગાડેલી હોય, દિવાલમાં ક્યાંક હોય, ક્યાં લાગી છે. એવા સેવક, એમના હૃદયમાં એવી ભક્તિ હતી કે બધા સંતો ભક્તોની ચરણ રજ પડે ને, એવી રીતે નામની યાદી કદાચ એમની ઈચ્છા નહીં હોય ને કદાચ રાખતા હશે તો એવું કીધું છે. અને ખરેખર એવા સેવક લખ્યું છે આદરાવાળા કલ્યાણજી કરશનજી ભાઈ, દાદાનું કલ્યાણજી બાપાના બાપા કરશનજી બાપા. આજે પ્રવીણભાઈ જે કથા કરાવી રહ્યા છે એ પણ એવા ભક્ત છે. થોડા દિવસ પહેલા ગુરુ મહારાજ સાથે ફોનમાં વાત થઈ હતી, એ બધી સ્વામીની વાત કરતા હતા. શાસ્ત્રીજી મહારાજે પોતાની પાસે મૂર્તિ રાખી મને પાછો યાદ કરીને બોલાવ્યો એમની જુવાની ઉંમરમાં, સુખી પરિવાર, કે મને મહારાજની મૂર્તિ આપી અને આજે પણ હું એ મહારાજની મૂર્તિની પૂજા કરું છું. ભગવાનનો ભક્ત આ પરિવાર, મનોજભાઈ વગેરે ભાઈઓ પણ એવા ભક્ત છે. ભગવાન સંતો પ્રત્યે દાસભાવનાવાળા. કલ્યાણજી બાપાના દીકરા ચંદુભાઈ એ પણ એવા ભક્ત હતા. તો સંતોને કથા કરવાનો પણ આનંદ થાય, એવી જેમની સ્મૃતિ કલ્યાણજી બાપા સ્વામી એમના પ્રવચનોમાં આજે પણ કેસેટમાં આપણે સાંભળીએ છીએ. સ્વામી પ્રશંસા કરી હોય એવા બહુ ભક્તોના ઓછા નામ લીધા હોય. એમાં કલ્યાણજી બાપા એ એમની છેલ્લી ઉંમરમાં બધો વ્યવહાર છોકરાઓને સોંપીને અમરીશ રાજાની જેમ અને એવી ભક્તિ અને જનક રાજા જેવા વિદેહી એ સુખી પરિવારમાં મહારાજની આગળ બેસી અને ધ્યાન સ્મરણ ભજન ભક્તિ કરતા. સ્વામી કેસેટમાં બહુ એનું સ્વામી વાત કરી છે. વિદેશ સ્વામી હતા ને ત્યારે બાપાને યાદ કરી અને હરિભક્તોને વાત કરે છે કે આવી રીતે ભગવાનનું ભજન થાય ગૃહસ્થ આશ્રમમાં રહીને. તો એવા ઉત્તમ કોટિના ભક્ત એમની સ્મૃતિમાં કથા થઈ રહી છે ત્યારે સંતોને પણ હૃદયમાં આનંદ થાય. બે દિવસથી કથાની અંદર ઇન્દ્રિયો અંતઃકરણની વાત ચાલે છે કે આપણો આત્મા એમનો કંટ્રોલ કરે એ રાજા છે જીવરાજભાઈ. પણ એ ઇન્દ્રિયો અંતઃકરણ પણ ભગવાનની શક્તિ છે અને જીવ પ્રાણી માત્ર એમને વશ કરીને બેઠા છે ભગવાનની માયા. અને એમની સામે લડાઈ લેવી હોય આત્મા બહુ શક્તિવાળો છે પણ એમને આશરાની જરૂર તો પડે. દૈવી એષા ગુણમયી મમ માયા દુરત્યયા મામેવ એ પ્રપદ્યંતે માયા મેતામ તરંતી તે. કે ભગવાનને શરણે જીવ જાય કે કોઈ ભગવાનના એવા ભક્ત એવા સંત કે જેણે માયા જીતી છે ભગવાનના બળથી એમનો રાજીપો એ જ એક ઉપાય છે, પ્રબલ ઉપાય, મુખ્ય ઉપાય. હમણાં સ્વામી પાસે મહાપુરુદાસ સ્વામીની વાતો વાંચીએ છીએ. એમાં બહુ સરસ પ્રસંગ આવ્યો. સ્વામી માળીલા પધાર્યા. માળીલા ગામ ખારાપાટમાં આવ્યું. એક વાતમાં બધા ગામના નામ આવે છે, તરવડા, સાજિયાવદર, દેવરાજિયા, માળીલા, એ બધા બાજુબાજુના ગામ છે. મહાપુરુદાસ સ્વામી માળીલા પધારેલા ને દેવરાજિયાથી પટેલ ભગવાનજીભાઈ રાખોલિયા એ આવ્યા. સ્વામીને દંડવત કરી સ્વામી પાસે બેઠા સારા ભક્ત સ્વામીમાં હેત. એટલે પટેલે સ્વામીને બે હાથ જોડી અને પ્રાર્થના કરી, સ્વામી થોડી ઉપાધિ છે. સ્વામી કે શું? કે સ્વામી બાજુમાં સાજિયાવદર ગામ છે, એમના વાળા આલો અને વાળા જેસા બહારવટિયા. કે સ્વામી મને મારી નાખવા માટે 4 મહિનાથી મારી પાછળ ફરે છે અને જાસા ચિઠ્ઠી મોકલે છે કે તને મારી નાખશું. એટલે સ્વામીની એ વખતે સભામાં શામજીભાઈ ઠાકોર તરવડાના હતા, રાજપૂત એ બેઠા હતા, હરિભગત. એટલે સ્વામીએ કીધું, શામજીભાઈ તમે રાજપૂત ને આ કાઠી બારવટિયાને મળતિયા કહેવાઓ તો તમે એને કંઈક સમજાવો. એટલે શામજીભાઈએ કીધું, સ્વામી મેં અને આ ગામના ભલો વાળા એ ત્યાં બેઠેલા, અમે સમજાવવા બહુ પ્રયાસ કર્યો છે સ્વામી પણ એ માનતા નથી અને હવે એની પાછળ ફરે છે ભગવાન પટેલની. સ્વામી કે એમ? હા સ્વામી. લા દામોદર દાસ, દામોદર સ્વામી દાસજી સ્વામી સ્વામીના સેવક હતા. મારી બંદૂક લાવ. સ્વામી રાખતા હશે, બંદૂકનું લીખું નથી તો હું બોલો. ખીટીએ માળા હતી સ્વામીની. સ્વામી કે દામોદરદાસ મારી માળા લાવ. સ્વામીએ માળા આપી અને સંતોને કીધું, સંતો આપણે હમણાં દરરોજ 20-20 માળા મહારાજને કરો અને પ્રાર્થના કરો ભગવાન આ ભગવાન દાસનું દુઃખ દૂર કરે. અને સ્વામી પોતે પણ માળા, અને જ્યાં સુધી આ દુઃખ દૂર ન થાય ત્યાં સુધી માળીલાથી આપણે જવું નથી. ને દરરોજ સંતો 20-20 માળા કરે, સ્વામી પણ માળા કરવા બેસે. અને આઠમે દિવસે સમાચાર આવ્યા કે બે બારવટ ગયા હતા ને, આલો વાળો અને જેસો વાળો, એને તૂટ્યું થયું ને મરી ગયા. સમાચાર આવ્યા સ્વામી કે હવે આપણે અહીંથી જઈએ. એ તો બહારની લડાઈની વાતો થઈ, ધમસાણ ચાલે છે. નિષ્કુળાનંદ સ્વામી મનગંજન હૃદય પ્રકાશ એમાં જે મનના યુદ્ધ ચાલે છે, આ અવકાશમાં પણ સૂક્ષ્મ રીતે જોઈએ તો બધી સારા નબળા વિચારો ધમસાણ ચાલે છે બધું. પણ એ યુદ્ધમાં ભગવાનનું નામ છે, ભગવાનની ઉપાસના છે, ભગવાનના એવા મોટા સાધુ છે, એ ભગવાનભાઈ રાખોલિયા સ્વામીને ચરણે આવ્યા અને ઓલા બારવટિયા વાહે ફરતા હતા પણ દુઃખ ગયું. એવા જ બારવટિયા આપણા અંતર શત્રુઓ છે, ભગવાન કે ભગવાનના એવા સંત એમને શરણે જાય, દીન થાય, મહારાજનો આશરો થાય. તેહ ગુરુદેવ તો તાહરી કોર છે, જડમતી તો એ બુદ્ધિ નવ જાગે. મુક્તાનંદ સ્વામી વગેરે સંતોએ આ બળ બતાવ્યું છે. આપણે ભાગ્યશાળી છીએ કે આપણને એ પુરુષોત્તમ નારાયણની ઓળખાણ થઈ છે અને એ ભગવાનને ધારી રહેલા એવા પવિત્ર સંતો એનો આપણને યોગ થયો છે. પૂજ્ય ગુરુ મહારાજ હમણાં 9 મહિના તરોડા રોકાણા, આમ તો 10 મહિના પણ મહિનો સ્વામી વચ્ચે ગુરુ પૂર્ણિમા ઉપર અહીંયા પધાર્યા હતા. તો ભગવાનનો સંબંધ સ્વામી એવું કહેતા, એમને સંતોને ત્યાં કહેતા કે આપણે કોઈ હરિભગતને ફોન આવે ને તોય વાત કરે કે ભગવાને આ ભજનનું વેકેશન પડ્યું છે, ભજન કરવાનું આ વેકેશન છે. અને કે વ્યર્થ કાળ વિતાવવો નહીં એવું મેં નક્કી કર્યું છે. એટલે આ સમય દરમિયાન મહારાજના ચરિત્રોના બહુ મોટા મોટા ગ્રંથો, આપણે પરમ કેવા સ્વામીનું નામ પ્રસાદાનંદ સ્વામી, એમના ઉત્તરાર્ધ અને પૂર્વાર્ધ બહુ મોટા મોટા ગ્રંથો છે લીલા ચરિત્રોના. કચ્છ લીલાનું બહુ મોટું પુસ્તક છે. પરમ ચૈતન્યાનંદ સ્વામી રચિત ગઢપુર લીલા, એના ગ્રંથો મોટા મોટા. એવા મહારાજના ચરિત્રોના મોટા મોટા ગ્રંથો. છેલ્લે તો સ્વામી કે મહારાજે આજ્ઞા કરી છે ભાગવતનો પાઠ કરવો, તો આખું ભાગવત ક્યારેય વંચાણું નથી. એટલે સંપૂર્ણત પહેલેથી શ્લોક ગુજરાતી હોય એવી રીતે આખું ભાગવત એનો સ્વામીએ પાઠ કર્યો. એવા મોટા મોટા 16 ગ્રંથો આ 9 મહિના દરમિયાન સ્વામીએ ત્યાં એટલા પાઠ કર્યા. મંત્રલેખન વગેરે દરરોજનું જે ચાલુ હોય મોટી નોટો સ્વામી ભરે છે, 16 નોટો મંત્રલેખનની ભરાણી છે. સવારમાં સ્વામી વહેલા ઉઠતા હોય, પાછા કથા વાર્તા દિવસમાં 4 વાર થાય, સંતો બેઠા હોય, કથા વાર્તા થતી હોય, એ 1.5 કલાક હોય. ટૂંકમાં ભજન ભક્તિ અને આટલું ભગવાનનું ભજન કરનારા, આપણે તો પ્રત્યક્ષ રીતે વાત કરી, સ્થૂળ રીતે વાત કરી, અને મહારાજની આજ્ઞાપરાયણ જીવન હોય, આવો મહારાજનો સંબંધ હોય, એવા મહારાજના પવિત્ર સંત, એનો આપણને યોગ છે. એટલે આ પુરુષોત્તમ નારાયણ મળ્યા છે, આવા ભગવાનના પવિત્ર સંતો છે, એનું બળ રાખી અને આપણે પ્રયાસ કરશું તો જીતી જાઓ અને મહારાજની પાસે પહોંચી જવાશે. સ્વબળથી નહીં. સ્વામીની વાતો હમણાં વાંચતા હતા, એમાં શ્લોક આવ્યો, સ્વામી ભાગવતજીનો શ્લોક, પ્રહલાદજીની સ્તુતિનો શ્લોક સ્વામી બોલ્યા છે. ગુણાતીતાન સ્વામી અમે એવા એવા શ્લોક લઈ આવે, અભણ નહોતા હો, ભણેલા હતા. એ પ્રહલાદ સ્તુતિનો એવો સુંદર શ્લોક કે એમાં પ્રહલાદજીએ સ્તુતિ કરી છે. ગોપાળાનંદ સ્વામીની વાતોમાં પણ એ શ્લોક આવે છે, એ વાત આવે છે કે જેના અંતરમાં અહંકાર નથી એવા ભગવાનના મહાપુરુષ, એમના ચરણની રજ જ્યાં સુધી મસ્તક ઉપર ચડી નથી ત્યાં સુધી એની બુદ્ધિ એ ભગવાનને ગ્રહણ કરતી નથી. એ ચરણ રજથી પવિત્ર થયેલી બુદ્ધિથી જ ભગવાનનો મહિમા સમજાય છે, ભગવાનને નજીક થવાય છે. એવો ભગવાનનો, ભગવાનના ભક્તોનો મહિમા છે. ટૂંકમાં ઇન્દ્રિયો અંતઃકરણ એ પુરુષોત્તમ રૂપ મહારાજના સંબંધથી જ થાય છે અને એ આપણને ભગવાન મળ્યા છે. અને એવા ભગવાનમાં હેતવાળા સંતો ભક્તોનો યોગ છે. એટલે એવો દાસભાવ, એમની શરણાગતિ, એ મહિમાથી આપણો વિજય છે અને આપણને એ યોગ થયો છે. એટલે આપણે ભાગ્યશાળી છીએ. એ મહાપુરુદાસ સ્વામી દેવરાજિયા પધારેલા ત્યાં ભગવાનભાઈ પટેલ, એને તો પછી મહિમા તો હતો જ ને, પાછો કેટલો મહિમા થયો હોય કહો. અને એક પીતાંબર મહારાજ બ્રાહ્મણ હતા એ ગામના, ઠાકોરજી પડી ગયેલા એ વખતે, તો નાના મંદિર હોય, બાલમુકુંદા સ્વામીનું કરેલું મંદિર જૂનું હતું હમણાં સુધી, પછી આપણા હરિપ્રસાદ સ્વામીએ એ નવું મંદિર કર્યું ધીરુભાઈ બાબરિયા વગેરેની સેવાથી. તો સ્વામી ત્યાં હતા એ મંદિરમાં, જૂના મંદિરમાં, અને આ ભગવાનભાઈ પટેલ રાખોલિયા અને પીતાંબર મહારાજ બ્રાહ્મણ આવ્યા. ઠાકોરજી સાંજે પહોંચાડી દીધેલા, નિયમ ચેષ્ટા પૂરી થયા પછી સ્વામી પાસે બેઠા હશે. ને સ્વામીને કીધું, સ્વામી તમે સમાધિ કરાવો છો તો અમને સમાધિ કરાવવાની? સ્વામી કે બેહો. તો એમાં ભગવાનભાઈ પટેલના નાડી પ્રાણ થોડા ખેંચાવા માંડ્યા ને, તો જાગૃત થઈ ગયા, ઊભા થઈ ગયા, અને પીતાંબર મહારાજ હતા બ્રાહ્મણ, એને સમાધિ થઈ ગઈ. તે 3 કલાક સમાધિ માર્યા અને પછી સ્વામીએ જગાડ્યા. એટલે ભગવાનભાઈ રાખોલિયાએ પીતાંબર મહારાજને કીધું કે તમે શું જોયું સમાધિમાં? કે હું તો અક્ષરધામમાં ગયો હતો, દિવ્ય સિંહાસનમાં મહારાજ બિરાજમાન, હું સુખ સુખ સુખના સમુદ્રો ફરતા મૂકતો, અને હું તો એ દર્શનને સુખમાં ડૂબ્યો હતો, સ્વામીએ મને બોલાવ્યો એટલે પાછો આવ્યો. એ પીતાંબર મહારાજ પછી સાધુ થયા અને ભુજ મંદિરમાં સાધુ થયેલા, અને વિશ્વજીવનદાસજી સ્વામી એમનું નામ હતું. આ સ્વામિનારાયણ ભગવાનની ઘરની કેવી વાતો છે, અને એનો સંબંધ આપણને થયો છે. આપણે ભાગ્યશાળી છીએ કે આપણને આ યોગ, આ દર્શન વગેરે થઈ રહ્યું છે. આપણા હૃદયમાં એવો મહારાજનો, સંતો ભક્તોનો મહિમા રાખી દીનભાવથી જોડાયેલા રહીએ તો જરૂર આપણી ઉપર કૃપા થાય અને આપણને આપણો વિજય થાય, માયા સામે ભગવાનની કૃપા થાય અને ભગવાનની પ્રાપ્તિ થાય. આટલી વાત સાથે વિનમો છું. સહજાનંદ સ્વામી મહારાજની જય. તેમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની જય. વાલા ભક્તજનો, ગઈકાલે 26 જાન્યુઆરીએ ખાંભાવાળા મનજી બાપા સખિયા 102 વર્ષની ઉંમરે મહારાજનું ભજન કરતા હતા, કા અક્ષરવાસી થયા છે. મનજી બાપાએ શાસ્ત્રીજી મહારાજ વખતે અહીં ખેતીની ખૂબ સારી સેવા કરેલી છે. ખૂબ સંતોને વિશે હેતવાળા, નિષ્ઠાવાળા, કોઠારી સ્વામીનો ખૂબ રાજીપો લીધેલો છે એવા મનજી બાપા ગઈકાલે ભગવાનનું સ્મરણ કરતા હતા, કા 102 વર્ષની ઉંમરે મહારાજના ધામમાં પધાર્યા છે. એમને મહારાજ ધામને વિશે મૂર્તિનું વિશેષ સુખ આપે એ નિમિત્તે, પ્રાર્થના નિમિત્તે આપણે 2 મિનિટ ધૂન કરીશું. આવતીકાલથી માઘ સ્નાનનો પ્રારંભ થાય છે, તો અહીંયા જે ભક્તોને માઘ સ્નાન કરવાની ઈચ્છા હોય, દર વર્ષે થોડા થોડા ભક્તો અહીંયા આવે છે, તો જેમને આ વખતે કોરોનાનો કાળ છે, શરદી ઉધરસની તકલીફ ન હોય એવા ભક્તો જ લાભ લેજો. અને એ ભક્તો છે અહીંયા ઓફિસમાં નામ લખાવી દે એટલે એ પ્રમાણે વ્યવસ્થા થાય. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સહજાનંદ સ્વામી મહારાજ.